અશોકભાઈ કહે છે કે ભ્રાંતિ ના પુરુષાર્થ નું શું ફળ મળે? ભ્રાંતિ ના પુરુષાર્થ નું, ભ્રાંતિ ના પુરુષાર્થ આવે છે તેનું શું ફળ? ભ્રાંતિ ના પુરુષાર્થ તો એવું છે ને કે ભ્રાંતિ ના પુરુષાર્થ ભ્રાંતિ માં ભોગવવું પડે, અગર જાગૃતિ માં પણ ભોગવવું પડે ભ્રાંતિ ના પુરુષાર્થ. કારણ કે આપડે પોલીસ વાળા ગાળો દઈ ના આવ્યા, એ ભ્રાંતિ માં ગાળી દીધી. શું પણ તે અહીંયા આગળ પોલીસ વાળા આવી ઉભો આપણે ખબર પડે ને કે સાથે આવ્યો. ભ્રાંતિ ના પુરુષાર્થ થી કર્મ બંધાય, હું કરતા છું એ આધાર આપે છે કે મેં કર્યું. આ તો સારું થાય, $2,00,000 ખબર નથી મેં કર્યું, મારે ક્યારે ખોટ જાય છે કે ભગવાન કરી ગયા કે નથી. બીજું બોલે માસ્ટર એટલે બહેરા છોકરા છે. નહીં તો એક જ એવું કહેતો હતો કે મારા 4 છોકરા છે ને, એના નાના છોકરા ની વહુ છે તે મોર પગી, તેથી મારી દશા બેઠી. એટલે પણ બહેરી ઉપર હાથ છે વહેલો. ભયંકર દુઃખ હોય છે દાદા. આ હિન્દુસ્તાન માં તમે કહો છો કે અત્યારે ઊંધો પુરુષાર્થ ચાલી રહ્યો છે, પણ તમે કહો છો કે 2000 વર્ષ પછી થી હિન્દુસ્તાન ઊંચું આવી જશે. 2005 માં ત્યારે આ બદલો ક્યારે બંધ ક્યારે પડશે? આ ઓછું ક્યારે થઈ જશે? આ બધી ખોટો પુરુષાર્થ બંધ ક્યારે થશે? હા, તે આ બધો બંધ ના બંધ થવાના બધા સંજોગો ઉભા થઈ રહ્યા છે. ખોટો પુરુષાર્થ બનતો નહીં થાય, પણ એ લોકો જે લોકો જતા રહે છે ખોટા પુરુષાર્થ, નવા જે માણસ આવશે ને તે ફેરફાર થઈ જશે. આ નવી જનરેશન કૃષ્ણ ભગવાન નું મોટું દેરાસર, જબરદસ્ત શિવ નું મોટું અને શ્રીમદ સ્વામી જ્ઞાન ના આપ્યું હોય એના પૈસા અમે લેતા નથી, અને લઈએ તો એને છે તે કહીએ કે આ તમે પુણ્ય બંધા છે ભાઈ. શું કહ્યું? બનતા હોય એવા ખાસ બહુ આપતા એ તો બધા લીધેલા જ આવે. જૈન એ કહ્યું, જૈન ના સાધુ એ કહ્યું, એસો દેવી જઈએ, એમ પૈસા ભેગા કરી ઘરના ઉપાય લઈએ, એમ આપી દો કે છે. એમ ના તો તમારા એમ ઘરાઈ મજા કરે બસ રૂટીન માં, કે આને પહેવા દેવાના, આને ના પહેવા દે, આ તો આઈ ના દે, એ મરી ને આ તો કાયમ. આ બધા ધર્મ એટલે પહેવા ના દે પાછા. અત્યારે તો સાધુ એમને કહ્યું, તું આભરજે બરોબર આપડા લોકો નમો હરિહંતાણ બોલે છે. શું બોલે છે? નમો હરિહંતાણ. તે તો કોને નમસ્કાર કરે છે આપડા જઈને બધા? મહેશ્વરી ભગવાન. ઠીક છે, મહાવીર સ્વામી ભગવાન ને એકલા જ કે બધા ચોઈસ છે ને? ચોઈસ તીર્થંકર જો એ કે છે કે મહાવીર ને છે સાધુ પૂછે કે ચોઈસ ને એમ કરી છે નમો હરિહંતાણ. પછી હવે હું પૂછું છું એનો જવાબ આપજે. તો નમો સિદ્ધાંત કોને કહીએ છીએ આપડે? દાદા મને કઈ ખબર નથી, કે મને ખબર નથી દાદા. એટલે આ જે બધા સિદ્ધ થયા છે, આ જે હરિહંત હતા ને એ તો સિદ્ધ થઈ ગયા, હવે ના કહેવાય હરિહંત ને. હરિહંતા ને એમને કહીએ અને એમને સિદ્ધાંત દેવ કહીએ તો આપડે ખોટા દે કહીએ. એ સિદ્ધ નહીં થઈ ગયા દાદા? પહેલા સિદ્ધ થાય ને પછી હરિહંત થાય એવું નહીં? હે ના, એમ કે પેલા સિદ્ધ થાય ને પછી હરિહંત થાય એવું નહીં. સિદ્ધ થવું એટલે શું? હરિહંત થયા પછી દેહ છૂટી ગયો અને મોક્ષ માં ગયા એમ સિદ્ધ. અને દેહ સાથે જ્યાં છેલ્લું છેલ્લું આવતા હોય ને એ હરિહંત કહેવાય. દાદા નમો હરિહંતાયણ ના અર્થમાં તો એવું લખે છે કે કર્મ રૂપી શત્રુ ને હરનાર એવા હરિહન દેવો ને મારા નમસ્કાર. પાંચ આ શત્રુ ક્રોધ માર માં રાખજે. એ શત્રુ અને હરિહન જે મારે એને એક જ નાખે છે, કલાક કે નાખે છે, એવા હરિહન ભગવાન ને નમસ્કાર કરું છું. એટલે બધા હા નમો સિદ્ધાંત એટલે સિદ્ધ ગતિ ગયા પછી ગયા. પણ એવું નહીં કે હરિહંત ભગવાન છે સિદ્ધ. સિદ્ધ જે થાય સિદ્ધ તો આજે સિદ્ધ તો આપણાથી થવાય બરોબર. જેને આપણાથી તમે નહીં પણ આજે અમે અમારું પોતાનું સાચવીએ અને પોતાનું કરકર કરીએ તો અમે સિદ્ધ પદ ના પામી. સિદ્ધ સિદ્ધ કોને કહેવાય કે આ બધું દેહ ને છૂટી જઈને આત્મા મહાવીર ભગવાન અહીંથી જાય દેહ છૂટી ગયો ત્યાં નિર્વાણ પામ્યા તારે સિદ્ધ થયું કેવાય. ત્યાં સુધી સિદ્ધ કહેવાય નહીં. પણ સિદ્ધ નામ બીજું કેમ લખ્યું, હરિહંદ પહેલું કેમ લખ્યું? કારણ કે સિદ્ધ આપણને ઉપકારી નથી, આપણને હેલ્પ કરે નહીં. હરિહંત આપણને દર્શન કરીએ, આપણને બે શબ્દ કહે, આપણને સમજણ પાડે, એટલે પ્રત્યક્ષ ઉપકારી કરીને પહેલા મૂક્યા એમને. પડી એમ જ ને. એટલે આજે હરિહંત આ ચોરી તીર્થ નથી, બધા સાધુ અમે જ માને છે. તમે કોઈ એ સિદ્ધ નહીં થાય, આ સિદ્ધ જ થઈ ગયા. હવે આ ભૂલ તો થઈ શકે છે, સમજે પડે ને. તમે કોણ તીર્થંકર? અત્યારે શ્રીમદ સ્વામી તીર્થંકર. શું કહ્યું? હરિહંત. સમજો ને. માટે નૌકાર મંત્ર હોય એ રીતે સમજી બોલશો તો શાંતિ થશે, ના થાય. બાકી સિદ્ધ ના સિદ્ધ સિદ્ધાંત ના અર્થમાં તેવું નથી કહેતા કે સકળ અર્થ ને સાધી ને સિદ્ધ ગતિ પહોંચે છે બરોબર. સકળ અર્થ ને સાધી ને સિદ્ધ ગતિ પહોંચે છે એનો સિદ્ધાંત નિર્વાણ પામવાના છે. અને તીર્થન કરો અને પાંચ નમસ્કાર મંત્ર છે અને ટૂંકામાં ટૂંકા શબ્દ રૂપે ઓમ કહેવાય. ઓમ પાંચ પાંચ અને ઓમ ઓમ નું સ્વરૂપ છે એ જો ઓમકાર બિંદુ સંયુક્ત જો સમજાય તો મોક્ષ થાય અને સંસારમાં પણ સુખી થઈ જાય. કામદમ મોક્ષદમ શું કહ્યું? બધા ઈચ્છા પૂરી થાય, મોક્ષ ની પણ ઈચ્છા પૂરી થાય. એ ઓમ પછી બિંદુ સંયુક્ત શું કહ્યું? બિંદુ સંયુક્ત. આ બધા ઓમકાર બોલે ખરા, જૈનો બોલે, આ બોલે, વૈષ્ણવ બોલે, વેદાંત બોલે. ઓમકાર એટલે એના ભાગ પાડીએ તો નમો હરિહંતાણમ પહેલું, નમો સિદ્ધાર્થ, નમો આયર્યા, નમો નવલ વૈષ્ણવ સાહેબ, એ બધાને ટૂંકા ટૂંકા અક્ષર ઓમ ઓમ બોલે એટલે પેલું ફળ મળે. પણ ઓમ થી ફળ મળે પણ બિંદુ સંયુક્ત ના હોય. બિંદુ સંયુક્ત જ્ઞાની પુરુષ જોઈએ. જ્ઞાની કહેવાય પાછળ જેના સેન્ટ પણ બુદ્ધિ હોય તો એ જ્ઞાની કહેવાય. કોણ જ્ઞાની કહેવાય? જેના પર જેના બુદ્ધિ હોય, બુદ્ધિ ને લઈને તો અજ્ઞાની છે. બુદ્ધિ ના હોય, બુદ્ધિ બુદ્ધિ ના હોય, જ્ઞાન હોય દાદા. સેન્ટ પણ બુદ્ધિ ના હોય, જેના બુદ્ધિ ના હોય તેના બુદ્ધિ ને લઈને તો અજ્ઞાન રહેલું છે. કારણ બુદ્ધિ બિગિનિંગ થી એન્ડ પોઈન્ટ વાળી છે. જ્ઞાની નું જ્ઞાન તો એમને જ્ઞાન છે. એટલે જ્ઞાની નું જ્ઞાન એ બુદ્ધિ ખરાશ થાય, બુદ્ધિ ખરાશ થાય એટલે કોઈ જન ખરાશ થાય. શું કહે? ત્યારે સાચા જ્ઞાની કહેવાય ને તો આપણું કામ થાય, કામ જ ના થાય ને. દાદા તમે બિંદુકાર વાળા ઓમકાર કીધો એનો અર્થ શું? બિંદુ સંયુક્ત એ કે નૌકાર મંત્ર તમે બોલો છો. હા હા. પણ બિંદુ સંયુક્ત એમ એટલે હું શુદ્ધાત્મા છું એને સંયુક્તમ હોવું જોઈએ. શું કહ્યું? શુદ્ધાત્મા તો મોક્ષ થાય અને સંસાર એ સરસ ચાલે. હું શુદ્ધાત્મા છું એ બિંદુ સંયુક્ત હોવું જોઈએ. આ બધા બોલે જૈન પણ તેનું કશું બિંદુ સંયુક્ત નહીં ને. દાદા નૌકાર મંત્ર બોલતી વખતે એ સિદ્ધ ભગવાન ની પ્રતીતિ કરવી જોઈએ? હે, નૌકાર મંત્ર બોલતી વખતે સિદ્ધ ભગવાન ની પ્રતીતિ કરવી જોઈએ? સિદ્ધ પ્રભુ ની ના એને આપડે લેવા દેવા નથી. સિદ્ધ આપડે ક્યારે હંત ની કે સમંદર ના સ્વામી ની હું શુદ્ધાત્મા છું. ભૂપેન્દ્ર ફાઇલ છે એ અંદર શુદ્ધાત્મા એ જ સિદ્ધ ભગવાન છે. પણ એ સિદ્ધ ભગવાન અહીં નિર્વાણ પામ્યા વગર ના છે, એટલું અર્થ બાકી છે. એ નિર્વાણ પામે એટલે સંપૂર્ણ સર્વાર્થ સકળ અર્થ કહે ને. નવકાર મંત્ર બોલીએ તો કોનું ધ્યાન કરું, સિદ્ધ ભગવાન નું કરું, અરિહંત નું કરું કે સિમંદર સ્વામી નું કરું? ના ના, નવકાર મંત્ર શુદ્ધાત્મા ના, શુદ્ધાત્મા મારું સ્વરૂપ છે સાથે બોલીએ એને ઓમકાર બિંદુ સહિત થઈ ગયું. અને શુદ્ધાત્મા નું ધ્યાન એ શુક્લ ધ્યાન કહેવાય છે. શું કહેવાય છે? શુક્લ ધ્યાન. હવે ધ્યાન કરવાનું ના હોય, શરીરે બેસીએ બેસીએ શરીરમાં જમાય તો રિલેટિવ થાય કહેવાય. શરીરને તે તો રિલેટિવ ઘણી વાર થાય ને, ઘણી વાર ઓફિસ માં જવું ના થાય ને, તે કઈ શુક્લ ધ્યાન ના કહેવાય. શુક્લ ધ્યાન તો નિરંતર રહ્યા કરે. નહીં તમે હું શુદ્ધાત્મા છું એ નિરંતર લક્ષ્ય રહ્યા જ કરે, ખ્યાલ રહ્યા જ કરે. ખ્યાલ ના રે? હા, એ ખ્યાલમાં રહેવું એનું નામ જ ધ્યાન. મારા ધ્યાનમાં શુદ્ધાત્મા જ છે કે શું કે? મારા ધ્યાનમાં શુદ્ધાત્મા એ જ ધ્યાન, એનું નામ શુક્લ ધ્યાન કહ્યું. અને બહાર ધર્મ ધ્યાન, પાંચ આજ્ઞા પાડો એટલે બહાર ધર્મ ધ્યાન ચાલુ થાય. શું કહ્યું? આત્મધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયો. આત્મધ્યાન રૌદ્ર ધ્યાન થી આ સંસારમાં બીજે ગતિઓ ભટકવું પડતું હતું. ચાર પગવાળે આત્મધ્યાન એટલે ના કહ્યું કે હમણે બોલે ને કે ભાઈ અત્યારે કે થી આત્મધ્યાન કહેવાય. શું કહ્યું? એ ધ્યાન કહ્યું કે અને આપણે અપમાન કરે કોઈ અને આપણે ગુસ્સે થઈએ એ રૌદ્ર ધ્યાન કહેવાય. રૌદ્ર ધ્યાન છોડનાર ગતિ નબળાઈ છે ગુસ્સે થવું. એમ અત્યારે કોઈ છોકરો કાંકરો મારે તમે તો કોઈ વ્હાઈટ વ્હાઈટ નો છોકરો હોય તો કાંકરો આવડો મારે તમને શું થાય? એનું કચો થાય. અને એવડો જ કાંકરો સાથે એના મકાન પછી પડે તો ગુસ્સે ના આવે. સાહેબ શું એનો ડિફરન્સ છે? હંમેશા વ્યક્તિ મારી શક્તિ જ નથી માર. જે તમારી પાસે એ તમારા જ રિએક્શન છે. શું છે? આત્મા શું થાય? પેલા માણસે તમને પથ્થરો માર્યો અને તમે ગુસ્સે થયા, પણ જો તમે ગુસ્સે ના થાવ તો તમારા આત્મા ને અંદર શું થાય? ના થવું એ આપડે આત્મા નથી, પણ એવું જ્ઞાન હોવું જોઈએ આપણને કે ગુસ્સે ન થઈએ આપણે. તો પેલો જે મારે છે એ તમારા જ કર્મ ના ઉદય ને આધારે મારે છે. કોણ કર્મ નો ઉદય? કોનો છે? આપણો જ. આપણો કર્મ નો એ તો નિમિત્ત છે. નિમિત્ત છો એટલે નિમિત્ત ને બચકા બધો એ ગુનો કહેવાય. ના કહેવાય? એટલે તમારે ગુસ્સે થાય કરો છો ત્યારે છાપરા પર નિમિત્ત છે. પણ એમાં નિમિત્ત તમને કોઈ વ્યક્તિ દેખાતો નથી ને, આમાં વ્યક્તિ દેખાય છે. પેલું અવ્યક્ત કારણ છે અને કોઈ અને આ વ્યક્ત કારણ છે. માટે એ બે કારણ અને કોઈ જ છે. શું છે? કારણ અને કોઈ ગુસ્સે થવાનું કોઈ કારણ જ નથી. પણ નહીં સમજતું નથી, આ જ્ઞાન હાજર નહીં રહેવાથી થઈ જાય. શું કહ્યું? નામ સેકન્ડે સેકન્ડ જાગૃત હોય, હાજર જ હોય. દાદા તમે અહીં બેઠા હોય તમે જુઓ કે કોઈ બે જણ બેઠા છે, એક જણ શાંતિથી સાંભળે છે, બીજો ખાલી ગોદા માર્યા કરે છે, તો દાદા એને કેવા ભાવથી જુએ? દાદા ને એવું થાય કે આ અન્યાય થઈ રહ્યો છે, પેલા ને ગોદા મારે છે, તો એનું કારણ એ કેવી રીતે જોવું જોઈએ ત્રીજા માણસ, એવું કેવી રીતે જોવું જોઈએ ત્રીજા માણસ, કેવી રીતે કે એટલે જે એક્ઝેટ શું છે મહાવીર ભગવાન એક્ઝેટ જોયેલું આ જગત જી માત્ર મેં પણ એક્ઝેટ જોયા કોઈ ચીજ દોષિત જ નથી એવું મેં જોયું શું કહ્યું અને દોષિત દેખાય છે તે આપણા દોષ ને આધીન દેખાય છે મારું શું પૂછ્યું છે કે કોઈ બાપા હોય બે છોકરા હોય નાનો છોકરો હોય તો મોટા ને ખાલી તપલા માર્યા કરતો હોય પેલો બિચારો મોટો આગો આગો જયા કરતો હોય તો બાપા એ કેવી રીતે જુએ વસ્તુ એને એમ ના લાગે કે મોટા છોકરા અન્યાય થઈ રહ્યો છે એને કેવા ભાવ થી જોવું જોઈએ કે એને બોલવું જ નહીં જોઈએ તમને સમજાયું શું કે એમ કે છે કે તમે કઈ રીતે જુઓ છો બંને બધે નિર્દોષ જોવું જોઈએ શું કહ્યું બંને કારણ કે હિસાબ છે બધા હવે ટપલામાં એટલે હત્તર ટપલા હશે તો હત્તર જ હશે નહીં તો હોળ કે હોળ અને હત્તર થઈ રહ્યા પછી આપણે કહીએ એકબીજા બહાર જઈએ મારા હાથ દુખ હશે તો હવે ને એટલે તમારે છે મને એવું નહીં કે મોડે એમ કેવાનું ડ્રામેટિક રીતે મોડા એમ કેવાનું તમારે ડ્રામેટિક રીતે મોડે એમ કેવાનું કે બાબા આવું ન કરાય સમજો ને હવે બોલ્યું પણ એટલે ડ્રામેટિક વ્યવહાર તો કરવા લાગવો પડે ડ્રામેટિક તો કરવો ડ્રામેટિક ના કરવું એ જ પૂછું છું ખોટા થી કહીએ હા હું એ જ પૂછું છું ડ્રામેટિક માણસ વ્યવહાર ના કરે નહી તો પેલા છોકરા આવડો ક્યાં તો એટલે એક સાથે બેંક ના મેનેજર આવ્યો દાદાજી કોઈ દાડો મેં મારે આવીને કશું કહ્યું નથી ગમે તે બોલ બોલ કરે તો છોકરાઓને કશું કહેતો નથી તમે કોને મેનેજર બનાવ્યા મેનેજર શું થશે જ્યાં જ્યાં જે કરવાનું છે એ કરતો કરો નહીં હજી જ્ઞાન તો છે નહીં જ્ઞાન આપ્યું નતું શાના આધારે તમે આવ્યા થઈ ગયો તો મને કહેતા મારા ગુરુએ કહ્યું કે કોઈને કશું વળવું નહીં કરવું નહીં ઘરમાં ના છોકરા બગડી જશે કઈ ટકોર કરવાનું ભાઈ બાબા આવું ના થાય ને નોકર ચાર ટ્રે લઈને આવતો હોય અને વીજ કપ હોય અને પડી ગયા રાત માંથી એટલે આપણને જ્ઞાન આગળ થયું કે દાદા કે તે વ્યવસ્થિત છે પણ એને ના કહેવાય વ્યવસ્થિત છે એને તો એમ કહેવાનું પૂછવાનું ભાઈ દજાયો નથી ને ઢગના પછી કહેવાનું કે આવું ભૂલભૂલ ના ચાલીએ હા તિમેરીને ચાલીએ નહી તો પછી બીજા હોય નહીં દવાસ નો દુરુપયોગ કરે છોકરું છોકરું નાખી દઈને પછી વ્યવસ્થિત છે એવું કે વ્યવહાર ચોખ્ખો કરવો જોઈએ તમારી પાસે એક એક શબ્દ સાંભળી લેવું જોઈએ આવું ટાઈમ હોવો જોઈએ ને મારી પાસે તેથી આ કે સર અમારી જોડે દાદા પ્લેનમાં જાઓ છેટાના સ્ટેશન પ્લેનમાં જાઓ આમ છે તમારી જોડે બસમાં આવો થોડું પૂછાય અમારે દાદા વ્યવહાર કરે એમાં પાછા કર્મો બંધાય ખરા આપડે કર્મો કરતા છે એટલે આપણે માફી લેવા તમને કર્મ કેટલા બંધાય મારી આજ્ઞા પાળો છું એકતા પુત્ર તે પુણ્ય મેરા પુણ્ય ના બંધાય તે સિમંદર સ્વામી પાસે એ પુણ્ય ફેરશું આપે કારણ કે જયારે જન્મ થશે કે આપડે મકાન ને રિપેર કરવા વખત ના આવે પછી બધા સાધનો એક સાધન અને સિમંદર સ્વામી ત્યાં દર્શન કર્યા છે બધી અનુકૂળતા સાનુકૂળતા બધી છે પ્રતિકૂળતા ના એમ નમતું નહીં કહેવાય પ્રતિકૂળતા એ પાપ કહેવાય શું જ્ઞાન નથી આ વિજ્ઞાન એટલે અંદરથી ચેતવે ઉઠતું આપડે ના ચેતતા હોય તો અંદર ચેતવે અને બીજા જ્ઞાન અંદર બોલે નહીં કશું કરવું પડે આપડે આપડે પહેલા ચેતે જુદા હતા શું છે કાકા અરે અમારા દીકરા ને ઘેર દીકરો છે કે એટલે વ્યાજ નું તેનું વ્યાજ આવી અને મામા વેચે તો જુદા પાછા અને મામા વેચે તો જુદા જુદા કિંમતે વધારે માની બેઠો છું. બોલે વગર ચાલે એવું નથી, પણ જયારે એની કિંમત સમજાય કે આની ડાઉન કિંમત છે ત્યારે પછી એ કિંમત ઓછી થઈ જાય. પણ ડાઉન કિંમત સમજાય એ વખત જ નહીં થાય ને. આપડે $2,00,000 જતા હોઈએ આપડા પાસે રોકડા કેસ $2,00,000 જતા હોઈએ અને સામે કોઈ વાઈટ આપણે એમ જ પૂછે કે બે વસ્તુ કરવા આવે છે, કોઈ તો તમારી આંખે હું ફોડી નાખું, કોઈ તો ડોલર મને આપી દઉં, કોઈ તો ડોલર તમારી પાસે રાખવા તો આંખે ફોડી નાખું. તો તમે ડોલર પાસે રાખો તો આંખે ફોડવા દઉં, તમે ડોલર આપી દઈએ કે તમે આંખની કિંમત વધારે છે. બે પાંચ ગાય આખી કિંમત નહીં, $5,00,000 આપી દઉં, પણ $1,00,000 ઉપર આટલી બધી કિંમત વધારીએ ત્યાં લોકો તો ગાંધી છે બે બાજુ આવું ઉતારે, આપડે આવું ચલાવવું છે ને. અને ડોલર થી કઈ અહીંથી કોઈ જોડે લઈ ગયેલો બેન પછી છોકરા હારું બહુ ઉભી જાય તો છોકરા શું કરે કરવાની જરૂર છે, છોકરા ને કેટલું આપવું જોઈએ કે આપડે પ્રદર્શન આપવું જોઈએ, જે આપડે ફાધર આપ્યું એને ધંધા ઉપર ચડાવવાના ભણાવવાનો ધંધા ઉપર ચડાવી પછી છે તે આપડે વધારે આપીએ તો દુરુપયોગ થાય. હંમેશા જોબ ન જ રે એવું કરી આલું જોઈએ, નવરો ભણે દાળ જોઈએ. હા આપણે સમજવા જેવું. અને ગયા અત્યારે કઈ કર્યું છે સારું? કોઈને આપણે સિવાય કોઈને પણ આપવું સુખ ડોલર થી તે આપણું સુખ ગમે થાય. શું થાય? ગમે ત્યારે છે દવાખાના આપો, બીજા આપો, ત્રીજા આપો, લોકોને સુખી કરો. બીજા રસ્તે ગયા પૈસા આપણા સિવાય પોતાના સાથ સિવાય એ છે તે આપણે ખાતે ત્યાં આવતા ભવનો માટે ઓવરડ્રાફ્ટ છે. આ ગયા હતા ઓવરડ્રાફ્ટ અત્યારે ભોગવો છે, બીજા આવતા હતા ઓવરડ્રાફ્ટ તૈયાર હોવો જ જોઈશે ને. હજી એક બે અવતાર થવાનો હોય તો હજી આપણે ઓવરડ્રાફ્ટ તો જોઈશે ને. બે અવતાર કે ત્રણ અવતાર? હા ચારે થાય વખતે, તારે જેવો જોડાવાનો હોય તમે ચારે વધવાનું માન્યો છે ને. ભાવ તો કે છે કે પેલા તો કે છે કે કઈક વાંધા પડ્યા તો મય બધા ભાલા વાગે એવું થઈ જતું, આમ કર નાખું તેમ કર નાખું, હવે બધા ભાલા બુઠ્ઠા થઈ ગયા. ભાલા આપણને જ લાગતા હતા, હવે નથી લાગતા. પણ બધા બુઠ્ઠા થઈ ગયા ને આ દાદા વિજ્ઞાન થી. સતત જાગૃતિ ના રે પણ ટાણું આવે ત્યારે જ્ઞાન હાજર થઈ જાય. હંમેશા હાજર થાય એમ નામ જ જ્ઞાન કહેવાય, હાજર ના થાય એ જ્ઞાન જ કેમ કહેવાય? કેવું પડે શું કહે છે? હા યુનિયન સુખ પડે છે. સુખ તો મોમેન્ટરી છે ને, અમુક વસ્તુઓ થી આનંદ થાય, અમુક વસ્તુઓ થી અમુક વસ્તુઓ થી સુખ લાગે, અમુક વસ્તુઓ થી દુઃખ લાગે. મોમેન્ટરી છે. તમે કપડા લઈ ગયા ના હોય એટલે ઉનાળા જેવું લાગે છે, અને કોઈ જગ્યાએ ગયા તો એકદમ ઠંડી લાગવા મળી તો નહીં દુઃખ થાય ખરું, બધી વસ્તુઓ દુઃખદાયી જ હોય. આપડે ધારા પ્રમાણે થાય એટલે સુખ લાગે, ધારા પ્રમાણે થાય, ધારા પ્રમાણે થાય તો બધી વખત ધારા પ્રમાણે થતું નથી ને, સાચી વાત નથી થતું બધી વખત. મતભેદ કુદરત થાય ઘેર બેન સર, થાય દાદા. આમ કયા દિવસે થાય, શુક્રવાર દિવસે? એવું નક્કી ના હોય, એવું નક્કી ના હોય. કોણ થાય કરનારું કોણ માં એવું નક્કી ના હોય, કોઈ પણ નાની બાબત માંથી થાય, મોટી બાબત માંથી થાય. કરનારું કોણ? એમ કે કરનારું કોણ? એ તો ગમે તે હોય, હું હોઉં એ હોય, એમ કે હું હોઉં અગર તો એ હોય. હા પણ તમે તો હાલ જાણો ને કઈ કઈ દિવસે કરશે, તમે જે કરતા તમે જાણો ને કયા દિવસે કરો છો. એનો કોઈ નક્કી ના હોય, જે નક્કી ના હોય દિવસ, દિવસ નક્કી ના હોય. કોઈ વસ્તુ એવી બની બહુ ઓછા થાય, બહુ મતભેદ બહુ ઓછા થાય છે, બહુ ઓછા થાય, ઓછા થાય. પણ નક્કી કરેલા દિવસે જ થવા દે ને? ના એવું કશું નથી. તમે જો કરતા હોય તો તમારે નક્કી દિવસે જ થવા જો ને એમ. ના એવું કોઈ નક્કી નહીં. હવે કોઈ કયા બનાવ કેવી રીતે ક્યારે બને છે અને બંને ના વિચારો ક્યારે જુદા પડે ત્યારે મતભેદ થાય. કોઈ બનાવ ક્યારે બને છે અને તે પ્રસંગે બંને ના મતભેદ જુદા પડે ત્યારે જરા એ થાય અંદર. આપડે મત જુદા કોણ પાડે છે કોણ? એ તો કોઈ બી રીતે શરૂઆત થતી હોય, મારાથી થતી હોય કે એમનાથી થાય, તો પોતે નહીં પાડતા. મારાથી પડે કે મારાથી પણ પડે? ના જાણી જઈને પાડે છે કે અજાણ્યાથી? અજાણ્યાથી, અજાણીએ. શરૂઆત જાણતા નથી થતી હોતી. હા શરૂઆતમાં ખબર નથી પડતી પણ અજાણ્યા થઈ જાય. તમારે જાણી અજાણમાં? અજાણમાં. પછી ચર્ચાથી ખબર પડે, ચર્ચાથી ખબર પડે કે કોને શરૂઆત કરી, શા માટે થઈ. મતભેદ બંધ થાય ખરા કે? હા બંધ થાય. એક જ દિવસમાં એ ચર્ચાથી જ. એમ કે પછી બંને વાર્તાલાપ કરે અને પછી સમાધાન કરે. એ તો તેદારે બંધ થઈ પછી ફરી થાય ને? હા એ તો ફરી થાય. જયારે ફરી કઈ સુધી હાલ દેખાવ? હા કોઈ ફરી બહુ મિજાજ જતો રહે તો વડવાલી વધી જાય. તારે શું કરે? વધારે થઈ શું થાય? એટલું બધું સુધી પહોંચ્યું નથી, એટલે સુધી પહોંચ્યું નથી. એમ કે ના પહોંચે એટલે રહે જ નહીં પછી. હા સર્વે રૂઝ કે શું મારે નથી પહોંચે એ પણ નહીં છે. ઘરમાં મતભેદ કરવા ના કઈ સાધન કઈ જરૂર નથી લાગતી. એનું કઈ સાધન ની જરૂર લાગે છે તમને? એમ કે મતભેદ નહીં પડે એવી? દાદા પૂછે છે કે ઘરમાં મતભેદ નહીં પડે એવું કે હથિયાર જોઈએ છે તમારે? તો કે દાદા પાસે એવું હથિયાર છે? શું ઉપાય? શું એનો કે એનો ઉપાય? શું ઉપાય? હું શીખવાય તો તમે રહેશે નહી. કારણ કે આ કાળમાં શીખવાડીએ જાગૃતિ નહી ને, જાગૃતિ નહી એટલે રે નહી. એટલે પેલી જાગૃતિ કરી આપું તાર પછી રે. જાગૃતિ આખો દવે રહેશે એટલે શું શું કરવું પડે જાગૃતિ માટે? જાગૃતિ માટે શું શું કરવું પડે? જાગૃતિ એનું નામ કે આવતા બહુ ને માટે શું, આવતા બહુ બગડે નહીં એટલા માટે આખો દવે નહી વિચાર હોય. આ બહુ ની ખેંચા ખેંચ છે, બીજું કશું આવતા બહુ પહે ના હોય એવું છે. આવતા બહુ સાધન ના કરવું પડે પણ લોક તો દેશદા શું કરીશું તેનું અત્યારથી ચિત્રે સારું ચિત્રે જ્યાં સુધી આપડે હાથમાં છે ડિઝાઇન કરવાની ત્યાં સુધી આપડે સારી ડિઝાઇન કરીએ. ડિઝાઇન તો બગાડો છો. ડિઝાઇન તમે બગાડો છો, ડિઝાઇન સુધારો તારે ખરું. એ છે તો જાગૃતિ વગેરે આવતા બહુ ની સુધરે નહીં. કારણ કે આખા જગત ના સાધુ સંતો બધાને ઉગાડી વખે ઊંઘો છે. બરાબર કારણ કે આ બહુ હિત જ એટલું જ ઈચ્છા રાખે છે. અત્યારે કેમ સુખી થઈ જવું, પણ પ્રભવ મારું શું થશે એનો વિચાર કરતો. પ્રભવ નો વિચાર કરે તારે એ છે તે એને જાગૃત છે, જાગૃત છે એમ કેવાય. એટલે ઊંઘા છે બધું. હા બહુ માં સુખ ભોગવી લઉં કે જામનગર માં, જામનગર માં તો ચાર રૂમ હોય મકાન ને રાતે અગિયાર વાગે કોઈ આયા. શું નામ ભાઈ નું? દિલીપ. દિલીપભાઈ. દિલીપભાઈ દિલીપ કરી બૂમ મારે.